લોકો ને યાદ રહે છે બધું બહુ શબ્દો, પણ શબ્દો યાદ રહે એટલું મરમ યાદ ના રહે. એનું ભાન જ નથી, પણ બૈરી નો ધણી થવામાં સર્ટિફાઈડ નથી આ. અને ભગવાન ના ધર્મે, વિતરાગ ના ધર્મે જ એમને છે વધારે નુકસાન કર્યું છે. બુદ્ધિ થી દેહ ની હિંસા ના કરી, બુદ્ધિ થી હિંસા કરી. શું થયું? બુદ્ધિ સમજ્યા? હિંસા કરી બુદ્ધિ. પોતાને વધારે બુદ્ધિ વાળો થયો હોય તો ઓછી બુદ્ધિ વાળા ને કેમ પડાવી લેવું? એવું તમે જોયેલું નહીં કોઈ જગ્યાએ? ભગવાને શું કહ્યું? મેં આપણા પુસ્તકમાં શું લખ્યું? હાડ રૌદ્ર ધ્યાન. મારું નામ કર્મ જે રૌદ્ર ધ્યાન નતું, એવું હાડ રૌદ્ર ધ્યાન છે. હમણાં એક વાત સાંભળી કે મોજી જેઠા માર્કેટ ને અહીંથી મુંબઈ માંથી લઈ જવાનું અને વાંદરા માં ફેરવવાનું. વાંદરા માં કઈ જગ્યાએ ફેરવવાની? કે જ્યાં કતલખાનું હતું ત્યાં. આ કતલખાનું છે ને? એમ માર્કેટ છે એ કતલખાનું છે ને? એટલે કતલખાના ની જગ્યાએ લઈ જવાની. એ મારી વાત સાંભળી મુંબઈ માં છાપામાં આવી ગયું. કતલખાનું કરીને તો આ લોકો ને આવું કેવું છે બધા સરકાર છે? વધારે વધારે કરિયાણા વધારે બધા લૂંટબાજી કરે છે. કારણ કે જૈનો મય વધારે વધારે કરિયાણામાં છે. અને તે એવી ગોળીઓ મારે છે, ગોરીઓ એવી મારે છે કે ના પૂછવા. તોલમાં ગોરી, ડેડસેર માં ગોરી, પછી નામામાં ગોરી. જો ઉધાર લીધું હોય ને તો 20 રૂપિયા એને ખાતે બાકી પડતા હોય તો 10 આપી જાય. ત્યાર પછી 2 રૂપિયા વ્યાજ ના ચડાવે, બીજું ચડાવે, પછી અને બધા 20 પૂરા ના થવા દે. 20 પૂરા ના થવા, 20 પૂરા થવા દે. ચાલો 40 આપી જાય તો પછી એના 20 પૂરા થાય તો બાકી ને બાકી ક્યાં ચડે? પાંચ આપણા બાપડા બધું. આ તો કઈ ગતિ થશે તેનું જ શું નથી. આ માણસ પણ કેવી રીતે થશે તેનું જ શું. માણસ પણ આખું ખરાબ થવા બેઠું છે. રૌદ્ર ધ્યાન ને આર્ત ધ્યાન એ માણસ પણ જવાની નિશાની. માણસ પણ ફરી આવે નહીં એટલું કઈ કાયમ માટે જતું રહેતું નથી. 5-50 વર્ષ માટે, 100 વર્ષ માટે, વધારે વર્ષો નહીં કે 1000-2000 વર્ષ માટે નહીં, પણ 100 વર્ષ ભોગવી આવશે તિરંદ ગતિ. ત્યાર પછી પાછા અહીંયા આવશે. ત્યારે હોય કાળ સારો આવશે, બસ જોઈ છે. કાળ તો સારો આવવાનો છે. હા, ઘણો સારો કાળ ભગવાન મહાવીર ના વખત માં તો એવો કાળ આવવાનો. એમાં અમારે જન્મ નહીં લેવાનો. હે, અમારે જન્મ એમાં નહીં લેવાનો. એ સારો કાળ આવશે એમાં. અમારે જોવાનું રહેવાનું છે ને. તમારે ક્યાં ભેટોળ વાત છે? હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું હશે એવું પુસ્તક માં લખેલું છે. લાવ પુસ્તક લાવ. કૃપાલજીને સમજાવ તો આ માણસો બધા આવવાના. ધર્મ ક્લેશ ઉભો ના થાય તો જ છતાં ત્યાં ધર્મ છે એવું કહેવાય. પોતાના અંતરમાં ક્લેશ છે અને ઘરમાં ક્લેશ છે. અંતરમાં ક્લેશ છે, ઘરમાં બુદ્ધિ થી ગોળીઓ મારેલી તમે જોયેલા કોઈ ના ભગવાન તો આમાં ન્યાય તરીકે રહેતા નથી, ભગવાન અમારા હાથ જ ગલતા નથી, કુદરત નો ન્યાય છે. એટલે એક માણસ બકરું કાપે છે અને એક માણસ બુદ્ધિ થી ગોળીબાર કરે છે. બુદ્ધિ ગોળીબાર નું બહુ જ નિકાસિક કર્મ બંધાય છે અને બકરા નું કર્મ તો એનું થોડા વખત માં પૂરું થઈ જાય. બકરા ની હિંસા કરી ને એ તો બકરા એકલા જોડે વેર બાંધ્યું. શું થયું? અને બકરા ની એકલા જોડે વેર બાંધ્યું એટલે, અને આ તો બુદ્ધિ ની હિંસા થઈ, બુદ્ધિ થી હિંસા કરી તો પોતાની બુદ્ધિ પહેલી જતી રહી બધી પોતાની. એટલે અભૂત થવું પડે, એટલે જળ એટલે જાનવરમાં બહુ હલકી કોટીમાં જવું પડે, નહીં તો જળ પારમાં જવું પડે. ત્યાં સુધી અવતાર બધા જતા રહે. બુદ્ધિ હિંસા થતી છે. બુદ્ધિ તો શું છે? બીજા લોકોને ઉપકાર કરવા માટે છે. આપણા હિન્દુસ્તાનમાં પહેલેથી એ છે તે આદિનાથથી એ છે તે બુદ્ધિ જે હતી ને તે બીજા લોકોને ઉપકાર કરવા માટે વાપરતા હતા. તેને માટે વાપરતા હતા. બીજા લોકો બુદ્ધિ એટલે પ્રકાશ. પ્રકાશ એટલે બીજા વાંધળાને ન દેખાતું, ઓછું દેખાતું હોય તેને ધરી ધરીને આપણે આગળ લેવાના. તો વાંધળા માર્યા તમને આવું બનેલું જોવા આવેલું કઈ જગ્યાએ? અમદાવાદમાં એવું હોય ને સુધરેલું કામ? અમદાવાદ તો મોટું કારખાનું. મોટું કારખાનું હવે એટલે અમારા પુસ્તકમાં બધું ચોખ્ખું લખ્યું છે. આ બધું અને હિન્દુસ્તાન 2005 આખા વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું હશે. અને હિન્દુસ્તાન 2005 આખા વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું હશે. આ મેન્ટલ લોકોના છોકરાને બહારના લોકો પૂછવા આવશે કે અમારે ખાવું કેવી રીતે. એ ફોરેન વાળા અહીં પૂછવા આવશે કે અમારે કેવી રીતે ખાવું કે છે. હવે જે 12 આવશે ને એ તો 87 સુધી તો તાવડા પર ચડવાનું છે. તાવડા માં બાપવાના છે પેલા અમારે હોત, પછી બટાકા પૂરા બફાઈ જાય, પછી બહાર કાઢીને પછી બટાકા વડા ખાવાનો, તે વખતે મજા આવશે. અત્યારે તો બાપવાનું પેલું પેટમાં પાણી ના આવે એવું જ્ઞાન આપ્યું છે. મહાવીર જેવી સમાધિ રે એવું આ જ્ઞાન 24 કલાક મહાવીર જેવી સમાધિ રાખે તો બધો મારે 5 આજ્ઞા મળે તો અનુભવ કરેલો એ તમને સમજ પડી ગઈ ને. આવું આવું વિજ્ઞાન તો કોઈ કાળ ઉત્પન્ન થયું નથી 10 લાખ વચ્ચે. તેથી કહી લો કે 10 લાખ વચ્ચે ઉત્પન્ન થયું છે. ક્રમિક જ્ઞાનમાં આવું હતું નથી. ક્રમિક જ્ઞાનીઓ આપણને મોક્ષે લઈ જાય પણ 2-3 માણસ ને 3 માણસ થી વધારે ના હોય એમને. આ તો કેટલાય લોકોનું કલ્યાણ થવાનું છે અને અમે નિમિત્ત બની ગયા. શું થયું? નિમિત્ત બની ગયા. બુદ્ધિ થી ગોળીબાર કર્યા ક્યાં સુધી ચાલશે? બોલો. એ બુદ્ધિ લોકોને પરોપકાર માટે વાપરવાની છે. પછી આ ગોળીબાર કરનારાઓ લહેર કરે છે એનું શું? એને પછી સહન કરવું પડશે. અત્યારે તો લહેર કરે છે એ બુદ્ધિ થી ગોળીબાર કરવામાં. હા, એ તો પણ પોતાનું આગળનું વેચીન કરે છે ને, આગળનું ભવિષ્ય વેચીન કરે છે ને. એ કઈ તમે કઈ ભવિષ્ય વેચવા તૈયાર છો? તમારે લહેર કે ભવિષ્ય છો? ચાલો. ના, મારે મારે કઈ જોતું. ભવિષ્ય વેચીને લહેર કરવી હોય તો બધાને શું છે? ભવિષ્ય પોતાનું ભવિષ્ય વેચી અને લહેર કરવી હોય છૂટ ના હોય બધાને? ભવિષ્યને ક્યાં માને છે? હે, ભવિષ્યને માનતા નથી. ક્યાં માને છે? એમ એમને જવાબદારી ભાન જ નથી ને. એટલે બે જવાબદારી વચ્ચે એમને ભવિષ્યનું માનતા હોય એવું કરે જ નહીં ને. ના, એ ભવિષ્યને બહુ માને છે પણ આ સમજણ નથી, ભાન નથી. આ ભવિષ્ય તો બહુ માને છે લોકો. શું કે આવતા બહુ મનુષ્ય ના જતું રહે એવી ઈચ્છા છે. એના માટે ભયંકર પ્રયત્નો છે, પણ આ ભણ વગર બેભાન પણ કરે છે. અને બધા જ માણસો કરે છે, સાધુ આચાર્ય એવું કરે છે, સાધુ આચાર્ય કરે છે બુદ્ધિ થી કે હા પેલા એના શિષ્ય ને જોડે આવું જ આટલા કામ કરે. ભવિષ્ય ના માને ને આવતો ભવે ના માને એવું એવું ના કહેવાય. એટલા બધા ડાઉન નથી થઈ ગયેલા એની કર્મ ની સજા એને થાતી આપણે જોતા નથી. એમ આ જે બુદ્ધિ ના કર્મ કરે છે પંખો બંધ કરે એને કર્મ ની સજા નથી થતી. ધીમો કહીને કર્મ ની સજા નથી થતી એમ છે. આ બુદ્ધિ થી ગોળીબાર કરે એને કર્મ ની સજા થતી દેખાતી. બધા જ કરે છે, બાકી નહીં રાખી એને સજા કેમ થઈ ત્યાં 5% નહીં બાદ તો એને સજા કેમ નહીં થતી હોય? કોને એની કર્મ ની સજા ભોગવવી પડે ને? એ તો ભોગવવાનો પછી આવવાનું છે ને, પછી પણ દેખાય. આ તો પાછલું ભોગવે છે અત્યારે, આ તો પાછલું અત્યારે ભોગવે છે. તરત જ ના ભાઈ એની સજા, તરત જ તરતો કશાનો ફળ ના હોય, તરતો કશાનો ફળ ના હોય. એ ફળ કર્મ પાકે, પાક્યા પછી કર્મ નો પાક થાય. આ બધા કર્મ નો પાક પણ થશે ત્યારે આવતા બહુ માં ત્યાં જાનવર માં જશે તો એમ શીખવાનું નહીં પાછું જાનવર માં. કર્મ પાકવો જોઈએ એટલે કાળ ને આધીન છે. કર્મ મુખ્ય જ કાળ છે ને, મુખ્ય પણ કાળ બીજા ને આધીન છે. પાછળ કેવું એ બીજી બધી વસ્તુ ને આધીન છે. કોઈ કોઈ પરા આધીન ના હોય એવું સ્વતંત્ર કોઈ નથી. જો સ્વતંત્ર હોત તો એ અહંકાર કરત કે મારે ત્યાં ચાલત. જો કાળ સ્વતંત્ર હોત તો કાળ કે મારે ત્યાં ચાલત હું ચલાવું છું. જો ભગવાન સ્વતંત્ર હોત તો એ કહે તો હું ચલાવું છું. કોઈથી એવું કહેવાય નથી હું ચલાવું છું. શું એવું આ જગત છે? ભગવાન જ ફસાયા છે ને એમની પૈસા મળી જ જાણે બિચારા. મેં છૂટવું ઘણું છે પણ છૂટાય કેમ? એક જ્ઞાની પુરુષ મળે તો છોડાવે, બાકી કોઈ છોડાવે નહીં. જ્ઞાની પુરુષ પોતે છૂટેલા છે માટે છોડાવે ને એ પોતે મોક્ષ દાતા છે માટે મોક્ષ નું દાન આપવા આવ્યા છે ને મોક્ષ નું દાન આપે આપણે. દાદા એ છૂટાનો અનુભવ આ સ્પષ્ટ ક્યારે થાય? સ્પષ્ટ ને અસ્પષ્ટ, સ્પષ્ટ વેદન ને અસ્પષ્ટ વેદન એ જરા સમજાવો ને. આત્માનો સ્પષ્ટ વેદન અને અસ્પષ્ટ વેદન. અસ્પષ્ટ વેદન હું કરતા નથી એવું ભાન થાય ને, અને હું આનંદ જ્ઞાન વાળો છું અને દર્શન વાળો છું અને શક્તિ વાળો છું એવું બધું પોતાનું ભાન થાય. હું શુદ્ધાત્મા છું એવું ભાન થાય પોતાને. હું શાંતિલાલ છું એ ભાન તૂટી જાય અને પછી હું શુદ્ધાત્મા છું એવું ભાન થાય. પણ અસ્પષ્ટ કહેવાય, જો અસ્પષ્ટ એટલે તદ્દન છૂટતો નહીં. શરમાયાકાર કેવું? અરે આટલું જ થવું બહુ છે. આટલું કોઈ અવતારમાં આનો એક આની ભાગ કોઈ અવતારમાં થયો નથી, કોઈને થયો નથી. આનો એક આની ભાગ પણ એક આની આનું થાય તો સંકેત કહેવાય. આ જે તમને મળ્યું છે એનો એક આની જો કોઈને મળે એને સંકેત કહેવાય છે. આ તો અધ્યાય પદ મળ્યું છે પણ આ પદને ભોગવતા આવડું છે. ભોગવતા આવડું આ તો પેલું સહેલું મળી જાય ને એટલે વાત સમજાય નહીં. ઔરંગાબાદ માં એ અનુભવ થયા પછી 2 મહિના રહ્યો અનુભવ પાછો આવતો નથી. અને અમારી 5 આજ્ઞામાં રહે ને તો મહાવીર ભગવાન જેવો રહી શકે એમ છે. જો કોઈ માણસ ચાલતી ગયા મારા 5 આજ્ઞામાં રહેવું છે તો મહાવીર ભગવાન જેવા રીતે રહેતા તેવી રીતે રે. અમે અમે જેમ રહીએ છીએ તેમ રે. પણ કરતા પદ છૂટ્યા વગર કોઈ દાડો સંકેત ના થાય. શું થાય? કરતા પદ છૂટ્યા વિના સંકેત. હા હું કરતા છું એ ભણ છૂટ્યા સિવાય કોઈ દાડો સંકેત ના થાય ને મોક્ષ ની તો વાત જ કેવી કરે. આત્મા જ પ્રાપ્ત થાય ને. જાગૃતિ જ નથી મનુષ્ય એક પણ માણસ એવો નથી એની જાગૃતિ હોય. ભાઈનું શું નામ છે? જયંતિલાલ. આ જયંતિલાલ ભાઈ ને જ્ઞાન આપ્યું નથી ત્યાં સુધી કોઈ પણ જાતની એમનામાં જાગૃતિ ના હોય. અને જ્ઞાન આપ્યા પછી તો ભૂલ થાય, પણ ભૂલ ની જાગૃતિ ને લીધે ભૂલ દેખાય છે. જાગૃતિ ને લીધે ભૂલ દેખાય છે. કોઈને જાગૃતિ જ ના હોય વર્લ્ડમાં. ત્યાં જે ભૂલ ના દેખાય, એક બે ભૂલો દેખાય, બીજી કોઈ ભૂલ દેખાય નહીં. આ તો તમારી તો બધી ભૂલો દેખાય. એ જાગૃતિ જાગૃતિ. હા, બેન ને 500-500 ભૂલો રોજ દેખાય. રોજ 500-500 ભૂલો. એનો તો પુરુષાર્થ જબરો છે. હે, એનો પુરુષાર્થ જબરો છે. કૃપા મેળવવાનો પુરુષાર્થ તો કરે. હા, એ પુરુષાર્થ તો અમે જરૂર જ નથી. કૃપા મેળવવાનો કે રાજી કરવાના, રાખવાના. રાજી રાખવા પુરુષાર્થ મારી જોડે લાખ વાર બેસી જતો કશું બળે નહીં. એટલે રાજી કરે એટલો જ હશે. બરોબર, રાજી કરે એટલો, રાજી કરે એટલો જ. જયારે થાય એમની આજ્ઞામાં રહીએ એટલો એટલું જોઈએ. કારણ કે કેટલી આજ્ઞામાં રહેશે એટલું જ જોઈએ. બીજું કશું જોઈએ એ તમારા આહાર બહાર ને એ જુએ. આહારનો થોડોક લાભ ના મળે એ પણ સંસારી લાભ, પેલો થોડોક ખરો. પણ આ બધું જોવાનું લેવાનું ના. એટલે આજના મનુષ્યમાં ભાન રહ્યું નથી એની અપેક્ષા છે ને. ભાન જ આખું ઉડી ગયું. નહીં તો આ વિજ્ઞાન તો તરતું રોકડ્યું છે. બધું તરત જ ખરા આપનારું. તમે અત્યારે એક કલાકમાં મારા આજ્ઞામાં રહો તો ત્યાં આગળ શું બહાર દેખાય? તમને સમાધિ થઈ જાય. એક જ કલાક મારી આજ્ઞામાં રહે સમાધિ રહે. અહીં તો એક કલાક અત્યારે આપની આજ્ઞામાં જ છીએ. હે, અત્યારે આપની આજ્ઞામાં જ. હા, એટલે સમાધિ રહે અંદર. સમાધિ આજ્ઞા બહાર જવાની ઈચ્છા નથી. ઈચ્છા નથી આજ્ઞા બહાર જવાની, પણ જવાય છે, થઈ જાય. એટલે એ શું છે કે તમારા જે ક્રમિક માર્ગ એટલે ખપાવીને કચવું આગળ કર્મ. અને આ કર્મ ખપાવ્યા સિવાય છે એટલે તમારે હવે નિકાલ કરવો. કોથળા બધા જેમ ખાલી થશે તેમ રૂમો ખાલી થશે. એ બધું કોથળા બધા ભરેલા છે. શું છે ભરેલા? કર્મે તેહાય નહીં એવી જગ્યા. કેવી છે તેહાય નહીં? નામ તો ક્યારે થાય? બધા કોથળા ખાલી થઈ જાય. અસ્પષ્ટ તો અત્યારે ઘણા એમ લાગે. અસ્પષ્ટ એટલે બહુ મોટું જ્ઞાન છે. પણ હવે શું થાય? બહુ મોટું જ્ઞાન જેને વર્લ્ડમાં અધ્યાય બી કહેવાયું જ્ઞાન. આ જ્ઞાન લીધા પછી હવે અસ્પષ્ટ તો ગણાય ને. અસ્પષ્ટ એટલે તમે કરતા થયો એવું બંધ રહેશે. તમે હજી કરતા પણ રહેશે ના રહે એ તમે રહેશે એ તમારી સમજણ નથી. તમારે જૈન તરીકે એટલું બધું પડે આટલું તમને વારે ઘડી સમજણ પાડીએ. કારણ કે તમે હવે શાંતિલાલ થયેલા સાચી છે ના? કરતા તો કરતા શાંતિલાલ હોય તો એટલે એમ સમજણમાં તો પાકું થઈ ગયું. પણ આમ ભૂલ જ થઈ જાય, ભૂલી જવાય વર્તનમાં કઈ ક્રિયા. અને શાંતિલાલ ઠંડા પડે શાંતા જોવાનું એમાં આશરા ગાળો. ક્રિયા ફેરવાની નથી આ જ્ઞાન. ક્રિયા ફેરવાનું નથી આ તો નિકાલી જ્ઞાન છે. શું છે નિકાલી જ્ઞાન? ક્રિયા ફેરવાની છે. ધંપલે ફેરવાની નથી, ફરે નહીં. કોઈથી ફરે એવું નહીં. વ્યવસ્થિત છે એ તો બરાબર છે. એ તો બરાબર સમજાઈ ગયું. આ અભ્યાસ એ જાતનો બધો ખરો ને હાથ સુધી નો એ જાતનો હાથ સુધી નો અભ્યાસ કરો ને એ અભ્યાસ છે. તમારે અભ્યાસ કરીને કેવી રાખો છો આમાં? આ જો ક્રિયા કરીને જો મોક્ષે જવાનું હોય ને તો આ એટલા બધા દેવાદાર લોકો છે કે કરોડ અવતારે સંકેત ના થાય. એટલું બધું દેવું વધી ગયું. એટલે બહુ દેવું વધ્યું ત્યારે અર્જુનો રસ્તો નીકળ્યો. અક્રમ નીકળ્યું જ્ઞાન કુદરતી રીતે કે ભાઈ દેવું ને ઇન્દ્રિયાનું ને ઇન્દ્રિયનું મેળ તો હું છું, અમારું કશું નહીં. આ તો મારો તો આટલો જ ભાગ છે અને હવે આનો નિકાલ કરી નાખો તો એટલે દેવો લેવાનો પાડે ને શ્રમિક માર્કેટ બધું દેવું આપી સુખે કરી કરીને લેવું ના થાય એ રીતે દેવાનું ને આ તો અક્રમ નીકળ્યું તમારા પુણ્યના હિસાબે નહીં તો ફતું છે અક્રમ તો અક્રમમાં આત્મા દેખાય અજાગી છે ને ઔરંગાબાદ પ્રતિક્રમણ કેવું થયું હતું અદભુત અદભુત એવું કોઈ જગ્યાએ થાય નહીં ભગવાન મહાવીરના વખતમાં આવું પ્રતિક્રમણ થયું નથી કેટલું રડતા હતા બધા હે કોઈ જગ્યાએ જોવા આવીને જોવા ન મળે એવું એ બધું અમારી હાજરીમાં બધા કર્મ ખરી નીકળી પડે કેવું કર્મ ખરી નીકળી પડે હા બધા ભોગવવાના પડે નીકળી પડે એટલે અને બધું જે હોય તમે હાથ ગાલશો નહીં કર્મનો ઉદય જે હોય ને તમારે જ્ઞાતા દ્રષ્ટા આત્મા એટલે શું પરમાત્મા તમારે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ વ્યવસ્થિત કરતા ક્રોધ કરે પણ એટલું જોવું કે ક્રોધ કરેલું અમારે નુકસાન કરે એવું હોય તો તમારે એમ કેવું સાહેબ પેલા પ્રતિક્રમણ કરજો પેલાનું કોઈને અડચણ ના થઈ જોઈએ શું થઈ ગયું અડચણ ના થઈ ગઈ આપણે મેળવ પ્રતિક્રમણનો માલ છે કેવું છે પ્રતિક્રમણ આ રોજ પાંચસો પાંચસો પ્રતિક્રમણ જોઈ કરે તારે પાંચસો પાંચસો પ્રતિક્રમણ કરે રોજ સૌતામ સાહેબ સૌતામ સાહેબ સૌતામ સાહેબ એમ સંસારને વિચાર તો આવતો નથી સંસારનો વિચાર તો આવતો જ એટલે કામ કાઢી લેવાનો છે એક અવતાર આ બધું એના માટે કામ કાઢી લેવાનું છે અને અમારી આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરતી કર્યા હોય બીજું કશું કરવા જેવું અને કૃપાજીના પુસ્તકમાં વાંચવું એટલું થર્મોમીટર છે શું છે થર્મોમીટર તરીકે એને જોવું એમાંથી જોઈ લેવું જ્ઞાની પુરુષની પાસે આપણે શું શું કરવું શું નહીં જ્ઞાન કોને કહેવાય એ બધું લખેલું છે જ્ઞાન એટલે આત્મા આત્મા એટલે જ્ઞાન એમ કે છે એ બરાબર છે બરાબર આત્મા જ્ઞાન એ જ આત્મા છે બરાબર ને તો પછી ભક્તિ નકામી છે એમ કે છે કાનજી સામે કે ભક્તિ થી મોક્ષ ન થાય ભક્તિ ભક્તિ અવરોધક છે ભક્તિ જ્ઞાન માર્ગ એક જ સાચો એમ આ તમે અત્યારે શુદ્ધાત્મા નું ધ્યાન કરો છો ને એને અરે એક બાજુ નિકાલ કરો છો અંતરાત્મા દશા છે શું છે અંતરાત્મા દશા ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે એટલે તમારે બે કામ કરવાના જ્યાં સુધી ફાઇલો નિકાલ કરવાનો છે ત્યાં સુધી ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે ત્યાં સુધી શુદ્ધાત્માનું તમારે ધ્યાન કર્યા કરવાનું છે આ ધ્યાન ભક્તિ રૂપે છે કેવું છે ભક્તિ રૂપે અને પરાભક્તિ કહેવાય છે પરાભક્તિ તો કહે ને તે રૂપ કરે તે રૂપ કરે એટલે ભક્તિ ભક્તિ આ જગતના લોકો કરે છે જુદી છે અને ભક્તિ ભક્તિમાં તો બહુ ફેર ને શુદ્ધાત્માની ભક્તિ તો કરવી જરૂરી છે ધ્યાનમાં જ રહેવું આપણે પોતાનું સ્વરૂપ છે પોતાના શ્રદ્ધામાં આવી ગયું છે આ હું જ છું બરાબર ને તો એમ ધ્યાન કરે ને એ પરાભક્તિ કહેવાય છે પરાભક્તિ પરમાત્મા પદ આપે નહીં તો એ લખનાર રહેતો દાદા દાદાનો લખ રહેતો એ પરાભક્તિ કહેવાય સમજો ને કપાળદેવ કહ્યું જ્ઞાની પુરુષ એ જ પોતાનો આત્મા છે તમારા જેવો હું શુદ્ધ આત્મા છું દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું આપણે ચરણવિધિ માં આવે છે નહી તો કૃપાલદેવ કહ્યું છે જ્ઞાની પુરુષ એ પોતાનો આત્મા છે માટે એનું નિધિધ્યાસન થી તે રૂપ કરે શું થાય નિધિધ્યાસન વધારે ફળ આપે બધા કરતા નિધિધ્યાસન આ દેખાય નિધિધ્યાસન તો રહે છે પછી 24 કલાક રહે છે તમારે કેટલા કલાક રહ્યો છે તમે? કોઈ લાભકારી નથી. પાણી લાગે દાદા જેવું તે કોઈ લાભકારી જ નથી. આ તો વર્ણી અજાયબી છે. કોઈ દાડો કોઈ કાળે બને ને એવી વસ્તુ થઈ છે. તેમાં જો કામ નીકળી જાય તો કુંછાઈ નીકળી જાય. શું કુંછાઈ? તમને ચોવીસ કલાક રહે છે કેટલા ઘરથી? ઔરંગાબાદ. ઔરંગાબાદ થી ચાલુ થઈ ગયું. હા, પછી ત્યાં તો ચાલુ પરીક્ષા શક્તિશાળી બધે ફરિયાયેલા છે ને, તો બધા એટલી જેટલી વહેલી ખાલી થાય તો વેરી સારી. શું વેરી ખાલી? અને તમે દબાઈ રાખશો તો પછી મોડી ખાલી થશે. હવે વિચાર છે, હવે ચાર સ્વરૂપ નથી, એટલે નવો ઉત્પન્ન થતો નવું ઉત્પાદન નથી. જૂનું છે તો જૂનું છે, જેટલું નિર્જા થઈ જાય એટલું સારું. સત્સંગ થાય નહીં આવું, પછી મોક્ષનો ભાગ મળી ગયો ને. આખું જગત સત્સંગમાં પડેલું છે, પોતાના છંદમાં. પોતાને જેમ સમજણ પડે એમ છંદમાં, પોતાના છંદમાં ભટક ભટક ભટક ભટક કર્યા કરે ને. મોક્ષનો માર્ગ એવો નથી. મોક્ષનો માર્ગ તો અનેરો છે. એ જ્ઞાની પુરુષ એટલા જ જાણે. ઉપરથી એટમ બોમ્બ પડે ને તો પેટમાં પાણી ના આવે, એનું નામ મોક્ષ માર્ગ કહેવાય. શું કહેવું? ઉપરથી એટમ બોમ્બ પડે તો પેટમાં પાણી ના આવે, એનું નામ મોક્ષ માર્ગ. શું કહેવું? એમના મોક્ષ. આ તો બોમ્બ પડે ત્યાં થોડા દોઢ ધામ થઈ જાય છે. શું થાય છે? બોમ્બ પડે ત્યાં દોઢ ક્રમિક માર્ગ માં શુદ્ધિ કરતા કરતા જવાનું. શુદ્ધિ કરતા કરતા જવાનું. શુદ્ધિ કરતા કરતા શુદ્ધ થવાનું. અહીંયા આગળ હું શુદ્ધિ કરી આપું છું, સંપૂર્ણ શુદ્ધિ કરી આપું. હા, એ શુદ્ધ માં રહો, એનું નામ મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે સમજાવ્યો સંકેત માં સકળ માર્ગ નિર્ગમ. તમે સમજાય ભાઈ ને? એમના શબ્દો જો સમજાય તો ઉકેલ આવે એવો છે. અરે અમે એટલું જ કહ્યું છે ને કે બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને ફરતી વ્યાખ્યા આપી પાછી કે બધા ભગવા લુગડા ધોવા લુગડા પહેરીને બધા બહુ કહી રહેલા હશે. દુકાનદારો, એને દુકાનદારો કહેવાય. દુકાનદાર જેને જ્ઞાન ના હોય એને દુકાની પદ્ધત હોય. કેવી દુકાની પદ્ધત? દુકાની પદ્ધત કેમ કહેવાય? કારણ કે આમ જે જે કરે ને રાજી થાય. શું થાય? રાજી. અને આડું બોલે તો અકળાય. કઈ ખાવી કરીએ તો પ્રાણ મળે. શું? એ દુકાનદારી કહેવાય. શું કહેવાય? દુકાનદારી. શું કહેવાય? દુકાનદારી કહેવાય. ખાવી કરીએ ને પ્રાણ મળે એ દુકાનદારી કહેવાય. અને આમ જે જે કરીએ રાજી થાય એ દુકાનદારી કહેવાય. જે જે કરવાથી રાજી નહીં થતા, હરી કરવાથી ઇતરાજી નહીં થતા, તે જ સાચી વાત. એ દુકાનદારી કોઈ જગ્યાએ જોયેલી તમે? બધી. હે? બધે. બધે એટલે કેટલી દુકાનો ભર્યા? બધી. કેટલી દુકાનો ભર્યા? એક કઈ બાકી નહીં. હા તો કઈ કઈ નામ? તો થોડી થોડી કહો. પ્રખ્યાત પ્રખ્યાત દુકાનો હોય નામ દો. દ્રષ્ટિ ધર્મની. દ્રષ્ટિ ધર્મ. પછી હિન્દુ ધર્મની. પછી કેરાપંથી. કેરાપંથી. દિગંબર. પછી કાંજી સ્વામી. પછી વેરાવાસી. હે? વેરાવાસી. પછી વેરાવાસી કોણ બતાવે? સાહેબ બધા રામચંદ્ર. રામ રામચંદ્ર વિજયેશ્વરી સ્વામી. મોક્ષ મેળવવો એટલે મોટા પાસે જવું પડે ને. મોક્ષ મેળવવો મહાવીર કીર્તિજી મહારાજ દિગંબર કાળ કરી ગયા મહાવીર કીર્તિજી આચાર્ય દિગંબર માં આ તો બધી મોટી દુકાન મોટી હોલસેલ કોઈ જગ્યાએ માલ જોયો નહીં તમે કોઈ જગ્યાએ નહીં કોઈ જગ્યાએ આવી પરીક્ષા બદલાય કૃપાળુ દેવ ના વચનો માં થોડુંક મળ્યું પણ બરાબર બેઠું નહીં કૃપાળુ દેવ ના વચનો માં પણ બેઠું નહીં હા ગોઠ્યું નહીં એ વચનો છે પણ એ પોતે એ વચનો થી મોક્ષ ના થાય કોઈ દાડે વચન થી મોક્ષ થાય નહીં એટલે એમને પોતે લખ્યું કે બીજું કઈ શોધમાં શું કે છે બીજું કઈ શોધમાં એક જ્ઞાની પુરુષ ને સત્પુરુષ ને શોધીને સત્પુરુષ ની વ્યાખ્યા હતી કે આ બધા દુકાનદારી છે પણ એ ના દઈશ કે શું કે છે દુકાનદારી એટલે તાકાત ક્યાં જવાનું તાકાત નિષ્ધિન જેના આત્માનો ઉપયોગ છે શું કે છે નિષ્ધિન જેના આત્મા કે સાહેબ અડધો કલાક છે અમને તો ના ચાલે તક ના અડધો કલાક નિષ્ધિન નિષ્ધિન એટલે નિરંતર જેને આખી જિંદગી સુધી નો છે આત્માનો ઉપયોગ ત્યાં આગળ જશે કે છે નહીં તો મત લઈ દઈશ કે છે શું આ તો બધી દુકાનો છે હવે કરીએ ને હવે કરીએ શું થાય કિડાય હે મહાવીર કીર્તિજી નથી જોયા ચીડાયેલા મહાવીર કીર્તિજી મહારાજ ને ચીડાયેલા જોયા નથી એટલે જોયા નથી બીજા કોઈ ચીડેલા જોયેલા બધા ને જોયેલા બધા ને જોયેલા એમ બીજા કોને કોને કાનજી સ્વામી વિજય રામચંદ્ર પછી એમને નર ઉચ્ચ એવા પ્રશ્નો કરીએ ને એટલે ચીડાય નર ઉચ્ચ એવા પ્રશ્નો કરીએ તો ચીડાય એમ એમને ન રૂચે એવા પ્રશ્નો કરીએ તો ચીડાય ચીડાય તો ભાઈ ચીડ મેં છે ચીડ તારે ચીડાય ચીડ છે સ્વામી જન્મય આનંદી છે જે માલ હોય દુકાનમાં દુકાનમાં જે માલ હોય આપે સ્વામી જન્મય આનંદી એ તો જોડે માલ જ ના હોય એ તો આપણે આવી માલ ની દુકાનો આ માલ ની દુકાનો તો બધી આવી પેલી દુકાનો માં તો માલ જ હોય નહીં એ તો રેડિયો બધા કહેવાય રેડિયો રેડિયો કહેવાય એમાં તો આપડે ખોઈએ જ નહીં એમાં ના નહીં પણ આ દુકાન ખોલે આ દુકાનો મોટી કહેવાય આ મોટી દુકાન રામચંદ્ર ગાંધી સ્વામી ગાંધી સ્વામી પછી બીજા કોણ છે આચાર્ય તુલસી એટલે જોયા ને એ બધી મોટી મોટી દુકાન હા મોટી દુકાન રજનીશજી માં જાય રજનીશજી તો દુકાન ના કહેવાય એ મોટી જૈન ની દુકાન ના કહેવાય એ તો ભેળસેર માલ કરિયાણા નો કીધો એ તો આજ વૈષ્ણવ લે કાલે જઈ કે પંદર પર લે એનો રજનીશ નો કોઈ યોજનાપૂર્વક નું નથી કશું બધું એટલે એનું આ ગાડી ક્યાંથી શરૂઆત થઈ બિલિંગ ક્યાંથી થઈ અને એન્ડ ક્યાં છે એનો કશું ખબર નથી રતિલાલ સ્ટેશન ની વાત કરે છે કોઈ કશી ફાયદો ના થાય આ તો જેને મગજ ચિત્તગમ નો રોગ થયો હોય એમને શાંતિ માટે દવાખાનું છે શું છે એને શાંતિ માટે દવાખાનું સિદ્ધ બ્રહ્મ નો રોગ થયેલો ભાઈ એને શાંતિ આવી મુંબઈ માં બહુ વસ્તી ને થયેલો ને ઓછામાં ઓછા 80,000 માણસ સિદ્ધ બ્રહ્મ ના રોગ વાળા શાંતિ આરામ લે એ દવાખાનામાં બાકી આ દુકાનો મોટી એ દુકાનો મોટી જય સત્યાજી શું કહેવાય છે મોક્ષ આગળ શું કરવું આગળ તો થયા હતા એલએલપી પકાઈ ગયો એમાં દાડો વળે આટલો મોક્ષ નો ખતી હોય ને તારે વાત સમજાય મોક્ષ નો પેલો ખતી જોઈએ ને તમે એવું પૂછ્યું મેં પૂછ્યું કે કૃપાળુ દેવ એમ કહ્યું છે કે નિશ્ચય વાણી સાંભળી સાધન સજવા ન હોય નિશ્ચય રાખી લક્ષ્ય માં સાધન કરવા તમે તો નિશ્ચય ની વાત કરો છો સાધન ના વિરુદ્ધ માં છો તો આ કૃપાળુ દેવે આ કહ્યું હોય કેમ તને કઈ ખબર નથી તું અભ્યાસ કરવો જોઈએ આજે તું ના સમજ એમાં જવાબ દેવાની મૂંઝવણ હોય ત્યાં આવી રીતે તમે ના સમજી શકો હજી તમારી પાત્રતા નથી એવી ઉડાવી પછી મને કહેતા હતા આવું છે તમે ફરી ના દઈએ એવું છે ને નહીં ના ચીડાવા તો આપણે બીજા બી જોડે તો અમને લેવા દેવા જ નહીં ને આપણે આ તો સમજાવવા માટે બોલીએ ના એમ નહીં એટલે મેં એમને કહ્યું કે આપણો માર્ગ અજોડ છે ને આ તો રિયલ માર્ગ છે આ બધો રિલેટિવ માર્ગો છે રિલેટિવ માર્ગને અમને લેવા દેવા નથી આપણે સ્પર્ધા નથી આપણે કોઈનામાં ઉતરવાની જરૂર નહીં સમજો ને એ લોકો પામે એટલા સારું આ જાય પણ એ પામવાના નથી પૂછ્યું તું ત્યાં જૈનો જૈનો છે કે જૈન પૂતગલ ભાવ ઓછો થયે આત્મ ધ્યાન પરિણામ છે એમ કહે છે કે કેમ તે યથાર્થ કહે છે શું કહેવા માંગે છે જૈન પૂતગલ ભાવ ઓછો થયે આત્મ ધ્યાન પરિણામ છે એમ કહે છે કે કેમ જૈન લોકો એમ કહે છે કે પૂતગલ ભાવ ઓછો થશે એવું નહીં કહેતા જૈન પૂતગલ ભાવ ઓછો થયે હું જૈન છું હું જૈન છું એ કર્મો જયારે જશે ત્યારે આત્મ ધ્યાન પરિણામ જૈન ભૂતગલ ભાવ જૈન હોવાનો ભૂતગલ એ કર્મ છે એ કર્મ છે એટલે વિતરાગો ના ધર્મ ને કર્મ હોય નહીં રિયલ ધર્મ તે યથાર્થ કહે છે જૈન ધર્મ તો રિલેટિવ ધર્મ છે રિલેટિવ વાંચવા જેવું છે કે એક વાક્ય એક એક વાક્ય સમજવા જેવું ઉત્તર તે યથાર્થ કહે પ્રશ્ન સ્વભાવ દશા સો ગુણ આપે સ્વભાવ દશા સો ગુણ આપે ઉત્તર તથારૂપ સંપૂર્ણ હોય તો મોક્ષ થાય સ્વભાવ દશા તથારૂપ સંપૂર્ણ હોય તો મોક્ષ થાય એટલે મોક્ષ દશા જાય છે ને સ્વભાવ વાર એવું એ મોક્ષ દશા વિભાવ દશા શું ફળ આપે ઉત્તર જન્મ જરા મરણ આદિ સંસાર વિતરાગ ની આજ્ઞા થી કોરસી ની સ્વાધ્યાય કરે તો સો ગુણ થાય વિતરાગ ની આજ્ઞા થી કોરસી ની સ્વાધ્યાય કરે તો સો ગુણ થાય તથારૂપ હોય તો યાવત મોક્ષ થાય વિતરાગ ની આજ્ઞા થી કોરસી નું ધ્યાન કરે તો સો ગુણ થાય તથારૂપ હોય તો યાવત મોક્ષ થાય આ પ્રમાણે તમારા પ્રશ્નો ના સંક્ષેપ માં ઉત્તર લખો છો જ્ઞાન પ્રજ્ઞા એ સર્વ વસ્તુ જાણેલી પ્રત્યાખ્યાન પ્રજ્ઞા એ પક્ષ છે તે પંડિત કયા છે, તે યથાર્થ છે. જે જ્ઞાને કરીને પરભાવ પ્રત્યેનો મોહ અથવા ક્ષય ન થાય તે જ્ઞાન અજ્ઞાન કહેવા યોગ્ય છે. જે જ્ઞાને કરીને પરભાવ પ્રત્યેનો મોહ ઉત્તમ અથવા ક્ષય ન થયો તે જ્ઞાન અજ્ઞાન કહેવા યોગ્ય છે. હા, પણ ઉત્તમ ઉત્તમ તો મારે કેટલું રહ્યું, આ શબ્દે જોડે નથી. જો આપણે જો જાણતા હોત ને કે ઉત્તમ તો ભલે થવાનું છે થશે છે, પણ આપણો શબ્દે જો જાણતા હોત ને તો એને હું જઈને કે આ પ્રભાવ પ્રત્યેનો મારો મોહ છે. શું છે પ્રભાવ પ્રત્યેનો? હું ચંદુલાલ છું એ જ ભાન છે એ લોકો. શું છે સ્વભાવ નું ભાન વિના પ્રભાવ નું કેમ ખબર પડે? તેનાથી નિર્લેપ થઈ ગયો મન વચન કાયા ની તમામ સંગી ક્રિયા ભાવ થી નિર્લેપ થઈ ગયો. મન વચન કાયા ની ટેવો અને તેના સ્વભાવ ને હું જાણું છું. એકાંત ક્રિયા માને આ સાથે ચીડાય નઈ ભેંતીલાલ ચીડાય. તમારે શાંત ભાવે જોયા કરવું, એનું નામ તપ કહેવાય. શું કહ્યું? શાંત ભાવે જોયા કરવાનું નામ તપ. એનું નામ તપ અથવા તો પાયો. તો પછી તમે ચીડાવો તો લોક બધા નાહી જાય તેનું આપણે જોવા નહીં. લોકોને સમજણ પડે કે ના પડે? લોકોને સમજણ પડે કે ના પડે? પણ તમે એને જોઈને તપ કરો તીકડે. શું કહ્યું? જોઈને તપ કરો. અગર કોઈ ચીડાય તો એ તમે તપ કર્યા કરો. કેવું ચીડાય તો તપ કર્યા કરો. એની મેરે ક્ષમતા રહી જાય. ક્ષમતા રહે છે ખરી? ગાળો પડતા રે. હા, ગાળો પડે તો ક્ષમતા રહે છે કે તમારે કેમ નથી નથી રહેતી? સંકેત થયું કેવાય. દર્શન મોહ જાય ત્યારે સંકેત થયું કેવાય. શું થયું કેવાય? આત્મા ને શ્રદ્ધા નથી અને ચારિત્ર મોહ ની તો કિંમત જ નથી. ચારિત્ર મોહ ની તો મોડું જાય, કોઈ વધારે જાય, કોઈ ઓછું જાય, એ તો ચારિત્ર મોહ છે. શું છે? જેને અમે ડિસ્ચાર્જ લખ્યું છે. અમે અંગ્રેજી લોકોને આ લોકોને ભણેલા લોકોને સારું સમજાય એટલે સારું ડિસ્ચાર્જ લખ્યું કે આ ચાર્જ ને ડિસ્ચાર્જ. તમે એલર્જી થાય તમને હાજર પડી ગયા ડિસ્ચાર્જ લખ્યું છે તે ચારિત્ર મોહ નહીં સમજે પડે. ડિસ્ચાર્જ સમજાય પણ એ ચારિત્ર મોહ છે એમ નથી. એને ચારિત્ર મોહ તે મહી કપાવ્યા લખ્યું કે ભાઈ ચારિત્ર મોહ ના લટકેલા નહીં વધો નથી, પણ દર્શન મોહ નો લટકેલા નો વધો. શું છે દર્શન મોહ સગડ ને? એટલે આ ડિસ્ચાર્જ ને અમે ચાર ને ડિસ્ચાર્જ કરી અને આ ભગવાન ના 48 આગમ એક દીપડા ના પાન ઉપર લાયા છીએ. એક પીપળા ના પાન ઉપર 48 આગમ ભગવાન ના અને મેં લખ્યા ત્યાં છે. અમે પુસ્તક વાંચવાનું કોઈ કહ્યું નથી, પેપર વાંચ્યો. એમ કહ્યું શું કહ્યું છે? પેપર વાંચ્યો ના તે પેપર વાંચ્યો લાભ છે. ફાઇલ છે. શું છે? અને પુસ્તક વાંચવું હોય તો ફાઇલ તરીકે વાંચજો. ગ્રહણ કરવા જેવું રહ્યું નથી. ગ્રહણ કરવાનું હોય ગ્રહણ થઈ ગયું, ત્યાગ કરવાનું ત્યાગ થઈ ગયું. ગ્રહણ ત્યાગ નો ઘડા ગુડો તમારે રહ્યો નથી. ડિસ્ચાર્જ રહી છે. શું રહ્યું છે? ચારિત્રમો ની અને જે ચારિત્રમો ની નીકળે તે એટલી ઓછી થઈ ગઈ. શું થઈ ગયું? આ નટુભાઈ નટુભાઈ કેવા માણસ હતા? વાસુદેવ કેવા હતા માણસ? તમે લખ્યું તો બોધી માં નહીં. આ જ્ઞાન આપતા ના આગલા ડાળા સુધી તો એ સાથે સંદાસ માં બેસીને વંદા ને બીડી ચાંપતા હતા. એક એક વંદા ને મારી કચરી મારેલા એવા એ વાસુદેવ આજે કેવા વિજ્ઞાની થઈને બેઠો છે. તેને કેટલા કલાક મારું ધ્યાન કર્યું છે, કેટલા કલાક મારું પરિચર્યા કરી છે, કેટલા કલાક એને મારી સાઈડમાં બેઠો. હું અહીંથી હવારમાં અહીંથી ગાડીમાં જાઉં છું તે 3 વાગ્યા તો ઉઠે છે અને સૌથી પહેલો એ ચેસી પડ્યો હોય. આવવાનો હોય તો સૌથી પહેલો એ હોય. જાગૃતિ રાખવી પડે. જ્ઞાની પુરુષ તો આવતા પહેલા બધી તૈયારીઓ આપણે જાગૃતિ રાખવી પડે. પણ આ કાળમાં જાગૃતિ આ કંટ્રોલ ના અનાજમાં કઈ શી હોય છે? અનાજ કેવું છે? કંટ્રોલ નું અનાજ અમેરિકા જવાનું છે ને? હે, અમેરિકા જવાનું છે ને?